જ્ઞાન યોગની સાધના માટે તૈયાર થયેલો પુરુષ જો વચમાં જ મરી જાય તો પણ તે યોગ માટે પ્રયત્ન કરવા માત્રથી જ રુદ્રલોકમાં જાય છે. ત્યાં દિવ્ય સુખનો ઉપભોગ કરીને તે ફરી યોગીઓના કુળમાં જન્મ લેશે અને પુનઃ જ્ઞાન યોગને મેળવીને સંસાર સાગરને ઓળંગી તરી જશે. યોગનો જિજ્ઞાસુ પુરુષ પણ જે ગતિને પામે છે એને યજ્ઞ કરતા સંપૂર્ણ મહાયજ્ઞોનું અનુષ્ઠાન કરીને પણ નથી પામતો. કરોડો વેદવેત્તા દ્વિજોની પૂજા કરવાથી જે ફળ મળે છે તે ફળ એક શિવ યોગીને ભિક્ષા આપવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. યજ્ઞ, અગ્નિહોત્ર, દાન, તીર્થ સેવન અને હોમ આ બધા પુણ્ય કર્મોના અનુષ્ઠાનથી જે ફળ મળે છે તે બધા ફળ શિવ યોગીઓને અન્ન આપવા માત્રથી જ પ્રાપ્ત થઈ જાય છે. જે મૂઢ માણસ શિવ યોગીઓની નિંદા કરે છે તે શ્રોતાઓ સહિત નરકે જાય છે અને પ્રલયકાળ સુધી ત્યાં જ રહે છે. શ્રોતા હોય તો જ કોઈ શિવ યોગીની નિંદાનો વક્તા હોઈ શકે છે. એટલે મહાપુરુષોના મનમાં નિંદા સાંભળનારો પણ મહાન પાપી અને દંડનીય છે. જે લોકો સદા ભક્તિભાવથી શિવ યોગીઓની સેવા કરે છે તે મહાન ભોગ પામે છે અને અંતે તે શિવ યોગની પણ ઉપલબ્ધિ કરી લે છે. એટલા માટે ભોગાર્થી મનુષ્ય માટે જરૂરી છે કે તે રહેવાનું સ્થાન, ખાન પાન, શૈયા અને ઓઢવા પાથરવાની સામગ્રી આપીને સદા શિવ યોગીનો સાક્ષાત્કાર કરે. યોગ ધર્મ સંસાર અત્યંત પ્રબળ છે, તેથી પાપરૂપી મગદળથી એમનું ભેદન થઈ શકતું નથી. યોગ ધર્મ અને મગદળમાં એટલું જ અંતર સમજવું જોઈએ જેટલું વજ્ર અને તંદુળમાં છે. તેથી યોગીજન પાપ અને તાપ સમૂહથી એવી જ રીતે લિપ્ત થતો નથી જેવી રીતે કમળનું પત્તું પણ પાણીથી લિપ્ત થતું નથી. શિવ યોગ પરાયણ મુનિ જે દેશમાં નિત્ય નિવાસ કરે છે તે દેશ પણ પવિત્ર થઈ જાય છે. પછી એની પવિત્રતાના વિષયમાં તો કહેવાનું જ શું. તેથી ચતુર અને વિદ્વાન પુરુષ બધા કૃત્યોને છોડીને સંપૂર્ણ દુઃખોથી છુટકારો મેળવવા માટે શિવ યોગનો અભ્યાસ કરે. જેનું યોગ ફળ સિદ્ધ થઈ ગયું છે તે યોગી યથેષ્ટ ભોગોને ભોગવીને સમસ્ત લોકોની હિત કામનાથી સંસારમાં વિચરે અથવા પોતાના સ્થાન ઉપર જ રહેવું અથવા વિષય સુખને અત્યંત તુચ્છ સમજીને છોડી દે. વૈરાગ્ય યોગથી સ્વેચ્છાપૂર્વક કર્મોનો પરિત્યાગ કરી દે. જે મનુષ્ય ઘણા બધા અરિષ્ટને જોઈને પોતાના મૃત્યુને નિકટમાં જાણી લે એણે યોગ અનુષ્ઠાનમાં સંલગ્ન થઈને શિવક્ષેત્રનો આશ્રય લેવો જોઈએ. તે મનુષ્ય જો ધીર ચિત્ત થઈને ત્યાં નિવાસ કરતો રહે તો રોગ વગર પણ સ્વયં જ પ્રાણોનો પરિત્યાગ કરી શકે છે. ઉપવાસ કરીને, શિવાગ્નિમાં શરીરની આહુતિ આપીને અથવા શિવ તીર્થમાં સ્નાન કરતા પોતાના શરીરને એ જ જલમાં નાખીને શિવ શાસ્ત્રોક્ત વિધિથી જે પોતાના પ્રાણોને ત્યાગ કરે છે તે તત્કાળ મુક્ત થઈ જાય છે. એમાં અન્યથા વિચાર કરવાની આવશ્યકતા નથી. અથવા જે રોગ વગેરેથી વિવશ થઈને શિવક્ષેત્રનું શરણ લે છે એનું જો ત્યાં જ મૃત્યુ થઈ જાય તો એ પણ એ જ પ્રકારે મુક્ત થઈ જાય છે, એમાં સંશય નથી. એટલા માટે લોકો ઉપવાસ વગેરેથી શિવક્ષેત્રમાં શ્રેષ્ઠ મરણની કામના કરે છે. કેમ કે શાસ્ત્રો પર વિશ્વાસ કરીને ધીર થયેલા મનથી એમના દ્વારા આ પ્રકારનું મૃત્યુ સ્વીકારાય છે. જે શિવને માટે અથવા શિવ ભક્તોને માટે પ્રાણ ત્યાગ કરે છે એમના સમાન બીજો કોઈ મનુષ્ય મુક્તિ માર્ગ પર સ્થિત નથી. એના કારણે આ સંસાર મંડળથી એમની શીઘ્ર મુક્તિ થઈ જાય છે. આમાંના કોઈ પણ ઉપાયનું કોઈ પણ પ્રકારે અવલંબન કરીને અથવા વિધિવત શરદ્વ શુદ્ધિને પ્રાપ્ત થઈને જો કોઈ મનુષ્ય મૃત્યુ પામે તો એનું અન્ય પશુ પ્રાણીઓ સમાન ઔર્ધવ દૈહિક સંસ્કાર ન કરવા જોઈએ. વિશેષતઃ એના પુત્ર વગેરેને એના મરણની અશૌચની પ્રાપ્તિ થતી નથી એવા પુરુષના મૃત શરીરને જમીનમાં દાટી દે અથવા પવિત્ર અગ્નિથી સળગાવી દે અથવા શિવ સ્વરૂપ જળમાં પધરાવી દે અથવા લાકડાનો ટુકડો કે માટીના ઢેફાની જેમ ગમે ત્યાં ફેંકી દે એ બધું એને માટે બરાબર છે. જો આવા પુરુષના ઉદ્દેશ્યથી પણ કોઈ કર્મ કરવાની ઈચ્છા હોય તો બીજાઓનું જ કલ્યાણ કરે અને પોતાની શક્તિ અનુસાર શિવ ભક્તોને તૃપ્ત કરે. એમના ધનને શિવ ભક્ત જ ગ્રહણ કરે. જો એની સંતતિ શિવ ભક્ત હોય તો તે પણ ગ્રહણ કરી શકે છે. જો આવું સંભવ ન હોય તો એનું ધન ભગવાન શિવને સમર્પિત કરી દે, પરંતુ એનું પશુ સંતતિ એ ધનને ગ્રહણ ન કરે. વાયુદેવનું અંતરધ્યાન થયું, ઋષિઓનું સરસ્વતીમાં અવભૃત સ્નાન અને કાશીમાં દિવ્ય તેજના દર્શન કરીને બ્રહ્માજી પાસે જવું. બ્રહ્માજી એમને સિદ્ધિ પ્રાપ્તિની સૂચના આપીને મેરુના કુમાર શિખર પર મોકલવા. સુતજી કહે છે, આ પ્રકારે ક્રોધને જીતનારા ઉપમન્યુ પાસેથી યદુકુલનંદન શ્રી કૃષ્ણે જે જ્ઞાન યોગ પ્રાપ્ત કર્યો એનું પ્રણત ભાવથી બેઠેલા એ મુનિઓને ઉપદેશ આપીને આત્મદર્શી વાયુદેવ સાયંકાળે આકાશમાં અંતર ધ્યાન થઈ ગયા. તેના પછી પ્રાતકાળે નૈમિષારણ્યના સમસ્ત તપસ્વી મુનિ સત્રના અંતે અવભૃત સ્નાન કરવા તૈયાર થયા. એ સમયે બ્રહ્માજીના આદેશથી સાક્ષાત સરસ્વતી દેવી સ્વાદિષ્ટ જળથી ભરેલી સ્વચ્છ સુંદર નદીના રૂપે ત્યાં વહેવા લાગ્યા. સરસ્વતી નદીને ઉપસ્થિત જોઈને મુનિના મનમાં અને મનમાં બહુ પ્રસન્નતા આવી. એમણે સત્ર સમાપ્ત કરીને એમાં સ્નાનનો આરંભ કર્યો. એ નદીના મંગલમય જળથી દેવતા વગેરેનું તર્પણ કરીને પૂર્વ વૃતાંતનું સ્મરણ કરીને એ બધા વારાણસી પુરી તરફ ચાલવા લાગ્યા. એ સમયે હિમાલયના ચરણોથી નીકળીને દક્ષિણ તરફ વહેનારી ભાગીરથીના દર્શન કરીને એ ઋષિ મુનિઓએમાં સ્નાન કર્યું. એ ભાગીરથીના જ કિનારાનો માર્ગ પકડીને તે આગળ વધ્યા. તેના પછી વારાણસીમાં પહોંચીને એ સૌને બહુ પ્રસન્નતા થઈ. ત્યાં ઉત્તરવાહિની ગંગામાં સ્નાન કરીને એમણે અવિમુક્તેશ્વર લિંગના દર્શન કર્યા અને વિધિપૂર્વક પૂજન કર્યો. પૂજન કરીને જ્યારે ચાલવા તૈયાર થયા ત્યારે તેમણે આકાશમાં એક દિવ્ય અને પરમ અદ્ભુત પ્રકાશમાન તેજ જોયું, જે કરોડો સૂર્ય સમાન જણાતું હતું. એણે પોતાની પ્રભાથી સંપૂર્ણ દિગંતને વ્યાપ્ત કરી લીધું હતું. તેના પછી જેમણે પોતાના શરીર પર ભસ્મ લગાડી રાખી હતી તે સેંકડો સિદ્ધ પાશુપત મુનિ નિકટ જઈને એ તેજમાં લીન થઈ ગયા. એ તપસ્વી મહાત્માઓને આ પ્રકારે લીન થઈ ગયા પછી તેજ તત્કાળ અદ્રશ્ય થઈ ગયું. આ એક અદ્ભુત શી ઘટના ઘટિત થઈ એ મહાન આશ્ચર્યને જોઈને નૈમિષારણ્યના નિવાસી મહર્ષિ આ શું છે વાતને જાણ્યા વગર બ્રહ્મવન તરફ ચાલ્યા ગયા. એમના જતા પહેલા લોક પાવન પવનદેવ ત્યાં જઈ પહોંચ્યા. એમણે નૈમિષારણ્ય વાસી ઋષિઓને જે પ્રકારે સાક્ષાત્કાર થયો તેવી જ રીતે એમની સાથે વાતચીત થઈ. એ ઋષિઓની શુદ્ધ બુદ્ધિ જે પ્રકારે પાર્ષદો સહિત સાંબ સદાશિવમાં લાગી હતી અને જે પ્રકારે યજ્ઞ પરાયણ ઋષિઓનો તે દીર્ઘકાલિક યજ્ઞ પૂરો થયો હતો એ બધી વાતો જગત સ્રષ્ટા બ્રહ્મયોની બ્રહ્માજીને બતાવી. પછી પોતાના કાર્ય માટે એમની પાસેથી આજ્ઞા લઈ તે પોતાના નગરમાં ચાલ્યા ગયા. તેના પછી પોતાના સ્થાન ઉપર બેઠેલા બ્રહ્માજી ગાયનની કલામાં પરસ્પર સ્પર્ધા રાખવા અને વિવાદ કરનારા તુંબુરુ અને નારદજીની ગાન જનિત રસનું આસ્વાદન કરતા ત્યાં મધ્યસ્થતા કરવા લાગ્યા. એ સમયે તે ગાંધર્વો અને અપ્સરાઓથી સેવિત થઈ સુખપૂર્વક બેઠા હતા. એ વેળાએ કોઈ બહારની વ્યક્તિને ત્યાં જવાનો અવસર મળતો ન હતો. એટલા માટે જ્યારે નૈમિષારણ્ય નિવાસી મુનિ ત્યાં પહોંચ્યા ત્યારે દ્વારપાળોએ એમને દ્વાર ઉપર રોકી દીધા. મુનિ બ્રહ્મ ભવનથી બહાર પાર્શ્વ ભાગમાં બેસી ગયા. આ બાજુ સંગીત ગોષ્ઠીમાં નારદ તુંબરુની સમાનતા પ્રાપ્ત કરી ત્યારે પરમેષ્ઠી બ્રહ્મો એમને તુંબરુ સાથે રહેવાની આજ્ઞા આપી અને પારસ્પરિક સ્પર્ધાને છોડીને તુંબુરના પરમ મિત્ર બની ગયા. તેના પછી ગંધર્વો અને અપ્સરાઓથી ઘેરાયેલા નારદ નકુલેશ્વર મહાદેવને વીણા ગાન સંભળાવીને સંતુષ્ટ કરવા માટે તુંબરુની સાથે બ્રહ્મ ભવનથી એ જ પ્રકારે નીકળ્યા જેવી રીતે મેઘોની ઘટામાંથી સૂર્યદેવ બહાર નીકળે છે. એ સમયે મુનિવર નારદને જોઈને છ કુલોમાં ઉત્પન્ન થયેલા ઋષિઓએ પ્રણામ કર્યા અને બહુ આદર સાથે બ્રહ્માજીને મળવાનો અવસર પૂછ્યો. નારદજીનું ચિત્ત બીજી બાજુ લાગેલું હતું. એ બહુ ઉતાવળમાં સાથે તેમને પૂછવા ઉપર બોલ્યા, આ જ અવસર છે, આપ લોકો અંદર જાઓ. હું કહીને ચાલ્યા ગયા.